سورة ايه؟ الشورى. بسم الله الرحمن الرحيم. شروع کروچو رحمان ان رحیم اللہ نا نام تھی. آمین. اے رسول زبردست حکمت والو اللہ تاری طرف انے جیو تاری پہلا ہتا تیمنا طرف آوی جریتے وحی کرتو رہیو چھے لہو ما فی السماوات و ما فی الارض و آسمانو انے زمین ما جے کائیں چھے تے بدو تینو چھے انے ایج بلند درجات نے بزرگی وارو چھے تکادو السماوات یتفطرن من فوقهن કોની આ વાતો થી પાસે છે કે આસમાન અલ્લાહના જલાલથી તેમની ઉપર ફાટી પડે પણ ફરિશ્તા પોતાના પરવરદિગારના સિફતની તસ્બીહ કરતા રહે છે અને જે લોકો જમીનમાં છે તેમના માટે બક્ષિશ માંગતા રહે છે યાની કે તેથી તેમ થતું નથી خبردار رہو بے شک اللہ ایج چھے کہ جے موتو بخشوا وارو نے دیا کرنار چھے والذین اتخذوا જે લોકોએ અલ્લાહને છોડી બીજાને માબૂદો બનાવી લીધા છે તેમના પર અલ્લાહ નજર રાખી રહ્યો છે અને એ રસૂલ તું તેમનો જવાબદાર નથી فَرِيقٌ فِي الْجَنَّةِ وَفَرِيقٌ فِي السَّعِيرِ અને એવી જ રીતે અમે તારા તરફ કુરાન અરબી જબાનમાં વહી થકી મોકલ્યું છે કે જેથી તું ખાસ મેઇન શહેર યાની કે મક્કા અને તેની આસપાસના રહેનારાઓને ડરાવે અને તેમને ભેગા થવાના દિવસથી એટલે કે કયામતના દિવસથી બીવરાવે કે જેના આવવાના સંબંધમાં કોઈ જ શંકા નથી. તે દિવસે એક ટોળું એક ગીરો જન્નતમાં હશે અને એક પડભડતી આગમાં. અને અગર અલ્લાહ ચાહતે તો તેમને એક જ મઝહબના બનાવી દેતે, પરંતુ તે જેને ચાહે છે હિદાયત આપીને પોતાની રહેમતમાં દાખલ કરી લે છે, ને ઝુલમગારોનો ન કોઈ વાલી થશે અને ન કોઈ મદદગાર. તેને છોડી દઈ બીજા વાલી બનાવી લીધા છે? જો કે અલ્લાહ એ જ સાચો વાલી છે અને એ જ મુર્દાઓને ફરી જીવતા કરે છે અને એ જ દરેક વસ્તુ પર પૂરેપૂરી રીતે કાબુ ધરાવે છે. અને જે કોઈ બાબતમાં તમે મતભેદ કરો છો તો તેનો છેવટનો ફેંસલો અલ્લાહના હાથમાં છે. એ જ અલ્લાહ મારો પાલનહાર છે, તેના ઉપર જ હું ભરોસો કરું છું અને તેની તરફ હું વારંવાર રજૂ થાવ છું. આસમાનો અને જમીનની શરૂઆત કરનાર છે જેને તમારા માટે તમારી જ જાતમાંથી જોડા કપલ બનાવ્યા છે અને ચાર પગવાળા જાનવરોમાંથી પણ જોડા બનાવ્યા છે ને આવી રીતે તે તમને તે જમીનમાં ફેલાવતો રહે છે. કોઈ પણ વસ્તુ તેના જેવી નથી ને તે મોટો સાંભળનાર ને જોનારો છે. આસમાનો તથા જમીનના ખજાનાની ચાવીઓ તેના જ હાથમાં છે. જેના માટે ચાહે છે રોજી બહોળી કરી દે છે ને જેના માટે ચાહે છે સંકેલી લે છે. બેશક તે દરેક ચીજ થી પૂરેપૂરી રીતે વાકેફ છે. અલ્લાહે તમારા માટે એ જ ધર્મ નક્કી કર્યો છે કે જેની તેણે નૂહ ને હુકમ કર્યો હતો અને જે અમોએ તારી તરફ વહી થકી મોકલ્યો છે અને જેની અમોએ ઇબ્રાહીમ અલૈહિસલામ તથા મૂસા તથા ઈસા ને પણ પાળવાનો હુકમ કર્યો હતો કે દીન ને કાયમ રાખો ને તેના સંબંધમાં મતભેદમાં વહેંચાય ન જાઓ. તે ધર્મ તરફ તું અલ્લાહ સાથે શરીક કરનારાઓને બોલાવે છે, યાની કે મુશ્રિકોને બોલાવે છે, તે તેમના માટે બહુ જ ભારે થઈ પડ્યો છે. અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના માટે પસંદ કરી કાઢે છે અને જે તેની તરફ વારંવાર રજૂ થાય છે તેને પોતાના તરફનો સાચો રસ્તો દેખાડે છે. إِلَى أَجَلٍ પાસે સચ્ચાઈનું ઇલ્મ આવી ચૂક્યા પછી જ તેઓ આપસની અદેખાઈના કારણે ફિરકાઓમાં વહેંચાઈ ગયા. અને જો તારા પરવરદિગાર તરફથી મોહલતનો હુકમ એક નક્કી કરેલા સમય માટે પહેલાથી જ નીકળી ચૂક્યો ન હોત તો તેમની વચ્ચે ક્યારનો ફેંસલો થઈ ગયો હોત. ને બેશક જે લોકોને તેમની પછી કિતાબના વારસ બનાવવામાં આવ્યા હતા તેઓ આજ સુધી તે કુરાનના સંબંધમાં મૂંઝવનારી શંકામાં છે. માટે એ રસૂલ, તું તેમને તે મઝહબની જ તરફ બોલાવી જા અને તને જેવો હુકમ આપવામાં આવ્યો છે તે મુજબ સાચા રસ્તા પર કાયમ રહે અને તેમની મનની ઈચ્છાઓનું મનની ખ્વાહિશાતની પેરવી ન કર અને આ કહી દે કે અલ્લાહે જે કિતાબ ઉતારી છે તેના પર હું ઈમાન લાવ્યો છું અને મને આ હુકમ કરવામાં આવ્યો છે કે તમારી વચ્ચે તમારા મતભેદોનો ઇન્સાફ કરું. અલ્લાહ અમારો પરવરદિગાર છે ને તમારો પણ. અમારા અમલો કામો અમારા માટે છે અને તમારા કામો તમારા માટે, જેથી હવે અમારી ને તમારી વચ્ચે કોઈ ઝઘડાનું કારણ ન રહે. અલ્લાહ કયામતના દિવસે આપણે બધાને ભેગા કરશે અને તેની જ તરફ બધાનું પાછું ફરવાનું થશે. وَالَّذِينَ يُحَاجُّونَ فِي اللَّهِ مِنْ بَعْدِ مَا اسْتُجِيبَ لَهُ حُجَّتُهُمْ دَاحِضَةٌ عِنْدَ رَبِّهِمْ وَعَلَيْهِمْ غَضَبٌ وَلَهُمْ عَذَابٌ. અને જે લોકો અલ્લાહનો હુકમ દુનિયામાં માની ચૂક્યા બાદ પણ તેના સંબંધમાં ખોટો આગ્રહ કરી જાય છે તો તેમનો આ ખોટો આગ્રહ તેમના પરવરદિગાર પાસે નકામો ખાલી જ ગણાશે અને તેમના પર અલ્લાહનો ગઝબ ગુસ્સો ઉતરશે અને તેમના માટે સખત અઝાબ પણ તૈયાર છે. અલ્લાહ અલ્લાહ એ જ છે જેણે આ કિતાબ સચ્ચાઈ પૂર્વક ઉતારી છે અને મિઝાન ઇન્સાફનું તરાજવું પણ. ને તને શી ખબર કે કયામતની ઘડી કદાચ પાસે પણ હોય. જેઓ તેના પર ઈમાન નથી લાવ્યા તેઓ જ તેના માટે ઉતાવળ કરે છે, અને જેઓ ઈમાન લાવ્યા છે તેઓ તો તેનાથી ડરતા રહે છે અને આ જાણે છે કે તે કયામત બરહક બેશક આવનાર છે. ખબરદાર રહો, જે લોકો કયામતના સંબંધમાં ખોટો આગ્રહ જીદ કરે છે તેઓ બેશક મોટી ગુમરાહીમાં છે. અલ્લાહ પોતાના બંદાઓ પર બહુ જ મહેરબાન છે, જેને ચાહે છે તેને રોજી આપે છે અને તે મોટો તાકતવાન અને જબરદસ્ત છે. જેઓ આખિરતની ખેતી ચાહે છે તેની ખેતીને અમે ઘણી જ વધારી દઈશું, ને જે દુનિયાની ખેતી ચાહે છે તેને અમે તેમાં જ આપી દઈશું, ને પછી આખિરતમાં તેનો કાંઈ જ ભાગ હશે નહીં. શું તેઓ નાસ્તિકોના એવા શરીકો છે કે જેને તેમના માટે ધર્મના તે કાયદા કાનૂન નક્કી કરી દીધા છે કે જેની અલ્લાહે બહાલી એટલે કે રજા આપી નથી, અને જો ફેસલાને લગતું વચન નક્કી થઈ ચુક્યું ન હોત તો તેમની વચ્ચે ક્યારનો ફેસલો થઈ ગયો હોત, ને બેશક ઝુલમગારો માટે દુઃખ આપતો عذاب چھے ઝુલમગારોને તેઓ જે કાંઈ કરી ચૂક્યા છે તેના કારણે ડરતા જોશે, જો કે તેનો બોજો તેમના પર જરૂર પડનાર છે. અને જે લોકો ઈમાન લાવી ચૂક્યા તથા સારા કાર્યો કર્યા તેઓ જન્નતના બગીચાઓમાં હશે. તેમના માટે તેઓ જે કાંઈ ચાહશે તેમના પાલનહાર પાસે તૈયાર હશે. એ જ તો મહાન રહેમત છે. એજ અલ્લાહની તે રહેમત છે કે જેની અલ્લાહ પોતાના બંદાઓને કે જેઓ ઈમાન લાવ્યા તથા નેક કામો કર્યા ખુશખબર આપે છે. એ રસૂલ, તું કહે કે હું તો આ રિસાલતના પ્રચાર માટે ફેલાવવા માટે તમારી પાસે કઈ મજદૂરી માંગતો નથી, પણ મારા નજદીકના સગાવાલાઓની મોહબ્બત અને જે કોઈ નેકી કરશે તો અમે તેની નેકી વધારી દઈશું. બેશક અલ્લાહ મોટો માફ કરનાર અને મહાન શુક્રગુજાર કદરદાન છે. અથવા તેઓ આ કહે છે કે રસૂલે અલ્લાહ પર ખોટો આરોપ મૂક્યો છે, પણ અગર અલ્લાહ ચાહતે તો તારા દિલ પર મહોર મારી દેતે, પણ અલ્લાહ પોતાની જબાનથી અસત્યનો ખોટાનો નાશ કરે છે અને હકને સાચાને મુકરર કરે છે. સાચે જ તે દિલની હાલતથી પૂરેપૂરો જાણકાર છે. અને તે એ છે જે પોતાના બંદાઓની તૌબા કબૂલ કરે છે અને તેમની બુરાઈઓથી દરગુજર કરે છે. અને તમે જે કાંઈ કરો છો તે બધું તે જાણે છે. અને જે લોકો અલ્લાહમાં માને છે તથા સારા કામો કર્યા તેમની દુઆ કબૂલ કરી લે છે અને તેમના બારામાં પોતાની રહેમત મહેરબાની વધારી દે છે. અને નાસ્તિકો માટે ન માનનારાઓ માટે તો સખત અઝાબ છે. અને અગર અલ્લાહ પોતાના બધા બંદાઓ માટે રોજી બહોળી કરી દેતે તો તેઓ જમીન પર જરૂર બળવો કરતે, ઝઘડો કરતે. પણ તે જે કાંઈ ચાહે છે તે જ માપસર ઉતારતો રહે છે. સાથે જ તે પોતાના બંદાઓની હાલતથી પૂરેપૂરો વાકેફ જાણનાર ને દેખનારો છે. અને તે એ જ છે કે જે તે લોકો નિરાશ થઈ ચુક્યા હોય તે પછી વરસાદ વરસાવે છે અને પોતાની રહેમત ફેલાવી દે છે. અને એ જ માલિક અને ઇબાદત ને લાયક છે. અને તેની નિશાનીઓમાં આસમાન તથા જમીનનું પેદા કરવું છે અને તે બંનેની અંદર જેટલા પણ હરફર કરનારા જાનવરો ફેલાવી દીધા છે તે પણ. અને તે જ્યારે ચાહે ત્યારે તેમને ભેગા કરી લેવા પર પૂરેપૂરો કાબુ ધરાવે છે. અને જે પણ મુસીબત તમને પહોંચે છે તે તમારા હાથોના કામોનું કરતૂતોનો જ નતીજો છે, અને તે ઘણી ખરી ભૂલોથી તો દરગુજર કરતો રહે છે. અને તમે જમીનમાં રહીને તેને લાચાર બનાવનારા નથી, યાની કે તેમ છતાંય અભિમાન કરો છો, અને અલ્લાહના સિવાય ન તમારો કોઈ તરફદાર અને ન કોઈ મદદગાર છે. અને સમુદ્રમાં ચાલતા પહાડ જેવા વહાણો પણ તેની નિશાનીઓ માંથી છે. અગર તે ચાહે તો હવાને સંભાવી દે, પછી તે વહાણો સમુદ્રની સપાટી પર જ્યાંના ત્યાં ઉભા ને ઉભા જ રહી જાય. બેશક તેમાં દરેક ધીરજ રાખનારાઓ, સબ્ર કરનારાઓ અને શુક્ર માનનારા શખ્સ માટે નિશાનીઓ મોજૂદ છે. અથવા જો તે ચાહે તો તે વહાણ વાળાઓનો તેમના ખરાબ કામોના કારણે, ખરાબ અમલોના કારણે નાશ કરી નાખે. જો કે તે ઘણી ખરી વાતોથી દરગુજર કરતો રહે છે. જે લોકો અમારી આયતોના બારામાં ઝઘડતા રહે છે તેમણે જાણી લેવું જોઈએ કે તેમના માટે પનાહનું કોઈ જ મકામ નથી. માટે આપતી જે વસ્તુ તમને આપવામાં આવી છે તે ફક્ત આ નાશ થનારી દુનિયાની જીવનની પૂંજી છે, મિલકત છે. અને જે કાંઈ અલ્લાહની પાસે છે તે કેટલું બહેતર અને વધુ ટકી રહેનારું છે. આ તે લોકોના માટે કે જેઓ ઈમાન લાવ્યા, અલ્લાહના માનનારાઓ છે તથા પોતાના પાલનહાર પર ભરોસો વિશ્વાસ રાખે છે. અને જેઓ મહાન ગુના અને બેશરમ ભર્યા કામોથી બચતા રહે છે અને જ્યારે તેઓ ગુસ્સે થાય છે ત્યારે તેઓ માફ કરી દે છે. અને જેઓ પોતાના પરવરદિગારના હુકમનું પાલન કરે છે તથા નમાઝ પઢે છે તથા તેમના કામો આપસના સલાહ મશવરાથી થાય છે અને જે કાંઈ અમોએ તેમને આપ્યું છે તેમાંથી અમારી રાહમાં ખર્ચતા રહે છે. અને જેઓ એવા છે કે જયારે તેમની સાથે કોઈ પણ રીતનો જુલમ થાય છે, સખ્તી થાય છે, ત્યારે જ તેનો બદલો વ્યાજબી રીતે લે છે. દરેક બદીનો બદલો તેવી જ બદી હોય છે, છતાં જે કોઈ માફ કરી દે ને સમાધાન કરી લે તો તેનો બદલો અલ્લાહના માથે છે. બેશક તે જુલમગારોને દોષ નથી રાખતો. અને જે જુલ્મને સહન કરી લીધા પછી બદલો લે તો તેમના પર કોઈ પણ રીતનો ભૂલ કાઢવાનો રસ્તો નથી. દોષ મૂકવાનો રસ્તો તેમના પર છે કે જેઓ લોકો પર જુલ્મ ગુજારે છે અને જમીનમાં કોઈ પણ કારણ વગર ઝઘડાઓ દંગો ફસાદ કરતા રહે છે, એ જ તેઓ છે કે જેમના માટે દુઃખ આપતો અઝાબ તૈયાર છે. અને અલબત્ત જેઓ સહન કરી લે તથા માફ કરી દે તો બેશક તે કાર્ય મહાન હિંમતના કાર્યોમાં ગણાશે. અને જેનાથી અલ્લાહ હિદાયતની તૌફીક સાચા રસ્તા પર રહેવાનો મોકો ખેંચી લે છે, પાછો લઈ લે છે, તો તે પછી તેનો કોઈ તે રસ્તા પર લાવનાર નથી. ને તું ઝાલિમોને જોશે કે જ્યારે તેઓ અઝાબ જોશે ત્યારે આ કહેતા હશે કે ભલા દુનિયામાં પાછા ફરવાનો કોઈ રસ્તો છે? જોશે કે તે લોકો તે જહન્નમની સામે લાવીને હાજર કરવામાં આવશે એવી હાલતમાં કે હલકાયના કારણે ઝૂકેલા હશે અને ત્રાસી નજરથી જોતા હશે. અને જે લોકોએ અલ્લાહને માનેલ છે, ઈમાન લાવ્યા છે, તેઓ કહેતા હશે કે સાચે સાચું નુકસાન ભોગવનારા તેઓ છે કે જેમને કયામતના દિવસે ખુદ જ પોતાને નુકસાન પહોંચાડ્યું છે ને પોતાના સગા વહાલાઓને પણ. માટે હવે જાણી લો કે બેશક ઝાલિમો હંમેશા ટકી રહેનાર બાકી રહેનાર અઝાબમાં હશે. અલ્લાહ સિવાય તેમના માટે કોઈ એવા કામ પૂરો કરનાર સાચો રસ્તો દેખાડનાર નહીં હોય કે જે તેમની મદદ કરે. અને જેનાથી અલ્લાહ હિદાયતની તૌફીક ખૂંચવી લે તેમના માટે હિદાયતનો સાચા રસ્તા પર જવાનો કોઈ પણ રસ્તો નથી. તે દિવસ કે જેનું ન આવવું, જેનું ટળવું બની શકશે નહીં, તે અલ્લાહના તરફથી આવી પહોંચે તે પહેલા તમે તમારા પાલનહારનો હુકમ માનો, કારણ કે તે દિવસે તમારા માટે કોઈ ન પનાહનું આશરાની જગ્યા હશે અને ન તમારા ગુનાહોનો કોઈ ઇનકાર ચાલી શકશે. તે લોકો અગર મોઢું ફેરવી લે તો એ રસૂલ, અમોએ તને તેમનો નિગહબાન બનાવી નથી મોકલ્યો, તારા ઉપર તો ફકત અમારો સંદેશો પહોંચાડી દેવાનું છે અને અમે જયારે માણસોને અમારી રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે તેનાથી ખુશ ખુશ થઈ જાય છે અને જો તેમને તેમના હાથોએ અગાઉ જે કર્યું હોય તે કારણે કોઈ નુકસાન દુઃખ પહોંચે તો માણસ બેશક મોટો ઇનકાર કરનારો કુફર કરનારો તો છે જ. يخلق ما يشاء يهب لمن يشاء إناثا ويهب لمن يشاء الذكور. આકાશો તથા જમીનની બાદશાહી અલ્લાહની જ છે, તે જે ચાહે છે પૈદા કરે છે, જેને ચાહે છે દીકરીઓ આપે છે ને જેને ચાહે છે દીકરા આપે છે. إِنَّهُ عَلِيمٌ قَدِيرٌ. અથવા તેમને દીકરા અને દીકરીઓ બંને આપે છે ને જેને ચાહે છે ઔલાદ વગરના રાખે છે. બેશક તે બધું જાણનાર આલિમ અને સર્વશક્તિમાન છે. અને કોઈ માણસની એટલી મજાલ નથી કે તેની સાથે અલ્લાહ વાત કરે સિવાય કે વહી થકી અથવા પડદા પાછળથી અથવા કોઈ ફરિશ્તો મોકલીને. પછી તે પોતાના હુકમથી જે ચાહે તે જાહેર કરે. બેશક તે ઊંચા દરજ્જા વાળો ને ડાપણ વાળો હિકમત વાળો છે. અને એવી જ રીતે અમોએ અમારા હુકમથી આ કુરાન તારી પાસે વહી થકી મોકલ્યું. આ પહેલા તું જાણતો ન હતો કે કિતાબ શી વસ્તુ છે અને ન આ કે ઈમાન શું છે. પણ અમોએ તે કુરાનને એક નૂર બનાવ્યું જે સખી અમે અમારા બંદાઓમાંથી જેને ચાહીએ હિદાયત કરી દઈએ છીએ. અને બેશક એ રસૂલ તું સાચા રસ્તા તરફ જ હિદાયત કરે છે. યાને તે અલ્લાહના રસ્તા તરફ કે આસમાનો તથા જમીનમાં જે કાંઈ છે તે બધું તેનું જ છે. જાણી લો કે બધા મામલાઓનું પાછું ફરવું આખીરમાં અલ્લાહની તરફ થશે.